શ્રીમદ દેવી ભાગવત સ્કંદ આઠમો અધ્યાય 10-11 હિરણ્યમય ખંડમાં હરિયમા દ્વારા કચ્છપ રૂપની, ઉત્તર કુરુ ખંડમાં પૃથ્વીદેવી દ્વારા વરાહ રૂપની અને કિમ પુરુષ ખંડમાં શ્રી હનુમાનજી દ્વારા શ્રી રામચંદ્ર રૂપની અને ભારત ખંડમાં શ્રી નારદજી દ્વારા નારાયણ રૂપની સ્તુતિ ઉપાસનાનું વર્ણન તથા ભારતખંડની મહિમાનું કથન. શ્રી નારાયણ કહે છે, નારદ, હિરણ્યમય ખંડમાં યોગેશ્વર ભગવાન શ્રી હરિ કચ્છપના રૂપમાં બિરાજે છે. આર્યમાં તેમની પૂજા અને સ્તુતિ કરે છે. આર્યમાં કહે છે, ઓમ નમો ભગવતે અકુપારાય સર્વસત્વ ગુણ વિશેષણાય નોપલક્ષિત સ્થાનાય નમો વર્ષમણે નમો ભૂમને નમો અવસ્થાનાય નમસ્તે. જે સમયની સીમાથી પર સંપૂર્ણ સત્વાદી ગુણોના વિશેષણવાળા તથા જેમનું સ્થાન જાણી શકાયું નથી તે ઓમકાર સ્વરૂપ સર્વવ્યાપક ભગવાન કચ્છપ રૂપને વારંવાર નમસ્કાર હો. પ્રભુ અનેક રૂપે દેખાતું જે આ અર્થ સ્વરૂપ જગત છે તે આપની માયાથી જ ભાસતું હોવાથી આપનું જ રૂપ છે અને તે જગત જેવું છે તેવું પ્રતીત થતું ન હોવાથી તે અનેક રૂપે જણાય છે, અર્થાત તેનું વર્ણન કરવું શક્ય નથી. આવા સર્વ જગતમાં વ્યાપ્ત હોવા છતાં અનિર્વચનીય સ્વરૂપ આપ શ્રી હરિને નમસ્કાર હો. ભગવાન, જરાયુજ, સ્વેદજ, અંડજ, ઉદ્ભિજ, જંગમ, સ્થાવર, દેવતાઓ, ઋષિઓ, પિતરો, ભૂતો, ઇન્દ્રિયો, સ્વર્ગ, આકાશ, પૃથ્વી, પર્વત, સમુદ્ર, દ્વીપ, ગ્રહ અને નક્ષત્ર વગેરે જે કઈ છે તે સર્વ એકમાત્ર આપ જ છો. પ્રભુ, આપના અસંખ્ય નામ, રૂપ અને આકૃતિઓ છે. વિદ્વાનોએ જે 24 તત્વો નક્કી કર્યા છે તે જ તત્વ દ્રષ્ટિની સામે નિવૃત્ત થાય છે તે પણ ખરેખર આપનું જ રૂપ છે. એવા સાંખ્ય સ્વરૂપ આપ ભગવાન શ્રી હરિને નમસ્કાર હો. આ પ્રમાણે હરિયમાં હિરણ્યમય ખંડના બીજા અધ્યક્ષો સાથે દેવાદિદેવ સર્વભૂતમય ભગવાન કચ્છપ નારાયણની સ્તુતિ કરી તેમના ગુણાનુવાદ ગાય છે. ઉત્તર કુરુ ખંડમાં યજ્ઞ પુરુષ ભગવાન શ્રી હરિ વરાહનું રૂપ ધારણ કરીને બિરાજે છે. ભગવાન આદિવરાહની પૃથ્વીદેવી દ્વારા ઉપાસના કરવામાં આવે છે. પૃથ્વીદેવીનું હૃદય કૃપાથી પરિપૂર્ણ છે તેથી તે પરમ ભક્તિ સાથે દૈત્યોનો નાશ કરનાર ભગવાન યજ્ઞવરાહની પૂજા કરીને તેમની સ્તુતિ કરે છે. પૃથ્વી કહે છે, ઓમ નમો ભગવતે મંત્ર તત્વલિંગા યજ્ઞ કૃતવે મહાધ્વરાવય વાય મહાવરાહાય નમઃ કર્મ શુક્લાય ત્રિગુણાય નમસ્તે. જેમનું તત્વ મંત્ર વડે બરાબર સમજાય છે, જે યજ્ઞ સ્વરૂપ છે, મહાન યજ્ઞ જેમનો વિગ્રહ છે તથા જે શુદ્ધ યજ્ઞ કરતા છે તે ત્રિયુગ મૂર્તિ ઓમકાર સ્વરૂપ વરાહ ભગવાનને વારંવાર નમસ્કાર હો. ભગવાન લાકડામાં રહેલા અગ્નિને પ્રજ્વલિત કરવા માટે મંથન કરનાર ઋત્વિજોની જેમ પરમ પ્રવીણ વિદ્વાન પુરુષો જેના દર્શન માટે મનરૂપી રવૈયાથી શરીરનું મંથન કરનારને દર્શન આપનારા શ્રી હરિને નમસ્કાર હો. પ્રભુ, દ્રવ્ય, ક્રિયા, હેતુ, ગતિ, ઈશ અને કરતા બધા આપના માયિક ગુણ છે. આ ક્રિયાઓ દ્વારા અને યમ નિયમના પ્રભાવથી નિશ્ચય બુદ્ધિવાળા પુરુષો જેના યથાર્થ સ્વરૂપને સમજવામાં સફળ થાય છે તેવા આપ પ્રકૃતિથી પર ભગવાન શ્રી હરિને વારંવાર નમસ્કાર હો. ભગવાન, સૃષ્ટિનું સર્જન કરવાની ઈચ્છા માત્રથી જેના માત્ર ઈશારાથી નિષ્પૃહ હોવા છતાં પ્રકૃતિ તેના ગુણો દ્વારા જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરવામાં એ રીતે વ્યસ્ત થઈ જાય છે જેમ ચુંબકના સાનિધ્યથી જળ લોખંડ પણ હલનચલન કરવા સમર્થ થઈ જાય છે તેવા આપ સંપૂર્ણ ગુણો અને કર્મોના સાક્ષી શ્રી હરિને નમસ્કાર હો. પ્રભુ, જેમ એક હાથીને બીજો હાથી પછાડે તેમ આપની સામે લડવા આવેલા હરણાક્ષને લીલા માત્રથી મારીને મને એટલે પૃથ્વીને આપે પોતાની દાઢોના અગ્રભાગ પર મૂકીને રસાતળમાંથી બહાર લાવનાર જગતના આદિ કારણરૂપ सर्वशक्तिमान वराह भगवान ने नमस्कार हो। किम पुरुष खंड में चराचर जगत ना शासक दशरथ नंदन भगवान श्री रामचंद्र जी बिराजे छे। भगवती सीता तेमनी साथे शोभी रहिया छे। हनुमान जी ते आदि पुरुष नी स्तुति करे छे। हनुमान जी कहे छे, ओम नमो भगवते उत्तम श्लोकाय नमः, आर्य लक्षण शील व्रताय नमः, उप शिक्षितात्मने उप आसित लोकाय नमः, साधुवाद निकषणाय नमो, ब्रह्मण्य देवाय महापुरुषाय महाभागाय नमः। ओंकार स्वरूप पवित्र कीर्ति वाला भगवान श्री राम ने नमस्कार हो। श्रेष्ठ पुरुष ना लक्षण शील ने व्रतधारी श्री राम ने नमस्कार हो। परम सुशिक्षित मन वाला तथा लोगों ने पोताना आराध्य देवनी जेम सेवनारा भगवान श्री राम ने नमस्कार हो। यशस्वी जनों साधुओं की परीक्षा माटे कसोटी रूप ब्राह्मणों ना परम भक्त ने महाभाग्यशाली आप महापुरुष भगवान श्री राम ने नमस्कार हो। जे अतिशुद्ध अनुभव स्वरूप छे बधाना अंतकरण में बिराजे छे, पोताना प्रकाश वड़े गुणों नी जागृत आदि अवस्थानो नाश करे छे तथा जेमनु स्वरूप परम शांत ने निर्मल बुद्धि द्वारा प्राप्त करवा योग्य छे तथा जे नाम ने रूप रहित छे, ते अहंकार शून्य भगवान श्री राम जी नी शरणे जाओ छु। भगवान मनुष्य ना रूप में आपनो अवतार मात्र राक्षसों ने मारवा माटे ज नहीं, परंतु मनुष्य जीवन में सुख दुख आवे छे ये जगत ने बतावा माटे पण थयो छे। अन्यथा स्वस्वरूप में रमण करवा वाला आप परम समर्थ प्रभु ने सीता ना वियोग में आटलो दुख केम सहू पड़े। लक्ष्मण जी ना श्रेष्ठ भाई श्री राम उच्च कुल में जन्म, सुंदर शरीर, वाणी नी चतुरता, निर्मल बुद्धि तथा उत्तम योनि में जन्म, आमाथी कोई पण गुण आपने प्रसन्न करवामां उपयोगी बनी सकता नथी। प्रभु आप आत्मज्ञानी पुरुषना आत्मा ने सुहृद मित्र छो। सीता माटे दुखी थवू अने लक्ष्मण माटे विषाद करवो आपने माटे संभव नथी, छता पण जगत ने बोध आपवा माटे तथा प्रेम नु महत्व प्रगट करवा माटे आप आ बधुं करी रह्या छो। भगवान देवताओ दानवो ने वानरो कोई पण होय तेने मनुष्यना रूप में पधारेला भगवान श्री हरि नु भजन करू, थोड़ो उपकार करनारनो पण आप बहुज उपकार मानो छो। आपना हृदय में एटली अपार करुणा छे कि निज धाम जती वक्त अयोध्या वासीओ ने पण आप साथे लई गया। श्री नारायण कहे छे, नारद आ प्रमाणे किम पुरुष खंड में कपिवर हनुमान जी सत्य प्रतिज्ञा वाला दृढ़ व्रतधारी और कपल ने पाखड़ियों जेवा नेत्र वाला श्री रामचंद्र जी नी स्तुति करे छे अने तेमनी पूजा करे छे। जे मनुष्य भगवान श्री राम ने अद्भुत कथा ने सांभळे छे तेना बधा पापो नाश थाय छे अने ते श्री राम जी ना परम धाम ने प्राप्त करवानो अधिकारी बने छे। श्री नारायण कहे छे, आ भारत खंड में हूँ स्वयं आदि पुरुष निवास करू छू अने तमे नारद जी निरंतर मारी स्तुति करो छो। नारद जी कहे छे, ओम नमो भगवते उपशम शिलायो पर तानात्माय, नमो अकिंचन विताय ऋषि ऋषभाय नर नारायणाय, परम हंस परम गुरुवे आत्मा रामाधिपतये नमो नमः। जे शांत स्वभाव अहंकार शून्य निर्धनों ना परम धन ऋषियों में श्रेष्ठ परमहंसों श्रेष्ठ गुरु तथा आत्माराम पुरुषों अधिपति छे ते ओंकार स्वरूप भगवान नारायण ने वारंवार नमस्कार हो। जगतनी उत्पत्ति समय करता होवा छता कर्तापणाना अभिमान रहित, देह में रहवा छता पण देह धर्मथी अलिप्त तथा दृष्टा होवा छता पण जेमनी दृष्टि दृश्यना गुणदोषथी दूषित थती नथी तेवा परम असंग ने शुद्ध साक्षी रूप आप भगवान नारायण ने नमस्कार हो। योगीराज प्रभु हिरण्यगर्भ ब्रह्माजी नु कहेवुं छे के योगीनी कहेवुं छे के योगनी सफलता ए छे के साधक अंत समय अहंकार शून्य थईने आप निर्गुण ब्रह्मा मां भक्तिपूर्वक पोताना मन ने जोड़ी दे। भगवान जे रीते सांसारिक अने पारलौकिक भोगोनी इच्छा राखनार व्यक्ति स्त्री पुरुष अने धननी चिंता करतो चालियो जाए छे, तो प्रमाणे जो विद्वान पण पोतानुं अधम शरीर छूटी जवाना भय थी घेरायेलो रहतो होय तो तेनी विद्वता मात्र परिश्रम ज कहेवाय। હે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા પ્રભુ, આપ મને સહજતાથી દૃઢ થનારી ભક્તિ આપો, જેના આધારે હું આ માયામય અતિ સુદૃઢ મમતા અને અહંકારને તરત કાપી શકું. આ પ્રમાણે બધા રહસ્યોને જાણવા વાળા નારદજી દ્વારા મારા અપ્રમેય સ્વરૂપ ભગવાન નારાયણની સદા સ્તુતિ થતી રહે છે. દેવર્ષિ, આ ભારત ખંડમાં જેટલી નદીઓ અને પર્વતો છે તેનું વર્ણન કરું છું, તમે એકાગ્ર મનથી સાંભળો. મલય, મંગલ, પ્રસ્થ, નયનાક, ત્રિકુટ, ઋષભ, કુટક, કોલ, સહ્ય, દેવગીરી, ઋષ્યમુખ, શ્રીશૈલ, વ્યંકટ, અદ્રી, મહેન્દ્ર, વારીધાર, વિંધ્ય, મુક્તિમાન, વૃક્ષ, પારિયાત્ર, દ્રોણ, ચિત્રકૂટ, ગોવર્ધન, રેવતક, કકુબ, નીલ, ગૌરમુખ, ઇન્દ્રકીલ તથા કામગીરી પર્વતો છે. આ સિવાય પણ બીજા અનેક પુણ્યદાયી પર્વતો છે, તેમાંથી નીકળેલી સેંકડો અથવા હજારો નદીઓ છે, જેનું જળ પીવાથી, તેમાં સ્નાન કરવાથી, દર્શનથી અથવા તેમના નામનું ઉચ્ચારણ કરવાથી પણ મનુષ્યના ત્રણેય પ્રકારના પાપો નષ્ટ થઈ જાય છે. આ નદીઓ તામ્રપર્ણી, ચંદ્રવંશા, કૃતમાલા, વટોદકા, વિહાયસી, કાવેરી, વેણા, પયસ્વીની, તુંગભદ્રા, કૃષ્ણવેણા, શર્કરા, વર્તકા, ગોદાવરી, ભીમરથી, નિર્વિંધ્યા, પયોષ્ણિકા, તાપી, રેવા, સરસા, નર્મદા, સરસ્વતી, ચર્મણવતી, સિંધુ તથા અંધ અને શૌણ નામના બે મહાન ધરા, ઋષિકુલ્યા, ત્રિસામા, મહાનદી, વેદ સ્મૃતિ, કૌશિકી, યમુના, મંદાકિની, દ્રસ્વતી, ગોમતી, સરયુ, રોઘવતી, સપ્તવતી, સુષ્મા, શત્રુદ્રુ, ચંદ્રભાગા, મરુદુહુધા, વિત્સતા, અસિકિન તથા વિશ્વા પ્રમાણેના વિવિધ નામોથી જાણીતી છે. નારદ, આ ભારતખંડમાં જન્મ લેનાર મનુષ્ય પોતપોતાના સાત્વિક, રાજસિક અને તામસિક કર્મોના પ્રભાવથી જ દિવ્ય માનવ અને નરક યોનિઓ ભોગવવી પડે છે. પોતાના વર્ણાશ્રમ પ્રમાણે વ્યવહાર કરવાથી ભારતના લોકોને મોક્ષ મળી જાય છે. આ મોક્ષરૂપી પરમ કાર્યની સિદ્ધિ માટેના સાધનો અહીં ભારત વર્ષમાં ઉપલબ્ધ હોવાને કારણે જ આ દેશમાં જન્મ લેનારને આટલું ગૌરવ પ્રાપ્ત થયું છે. સ્વર્ગમાં રહેલા વેદોના પ્રકાંડ વિદ્વાન મુનિઓ આ સંબંધમાં પોતાનો અભિપ્રાય પ્રગટ કરે છે. તેમનું કહેવું છે કે અહો, આ મનુષ્યએ કયું ઉત્તમ કાર્ય કર્યું છે, અથવા ભગવાન શ્રી હરિની તેમના પર કૃપા થઈ ગઈ છે, જેના ફળ સ્વરૂપે આ લોકોને ભારત વર્ષમાં મનુષ્યને ઘેર જન્મ પ્રાપ્ત થયો છે. જ્યારે એને તે ભગવાન મુકુંદની હંમેશા સેવા કરે છે, અમને પણ આવો સુયોગ પ્રાપ્ત થવો જોઈએ. અમે મોટા મોટા દુષ્કર યજ્ઞો, તપ, વ્રત અને દાનના પ્રભાવથી સ્વર્ગનો અધિકાર પ્રાપ્ત કરી લીધો, તેથી શું પ્રયોજન સિદ્ધ થયું? કારણ કે અમારે ભગવાન નારાયણના ચરણોમાં સ્મૃતિ પણ રહી નથી. તે સંસ્કૃતમાં શ્લોક સ્કંદ 8માં 11માં અધ્યાયમાં 22-23 નો શ્લોક આ પ્રમાણે છે. અહો અમીષામ કિમ કારી શોભનમ પ્રસન્નમ એષામ સ્વિદુત સ્વયં હરિહિ યેર જન્મ લબ્ધમ નૃસુ ભારતાજીરે મુકુંદ સેવોપયિકમ સ્પૃહાહિ નઃ કિમ દુષ્કરેર્નઃ ક્રતુભિસ્તપો વ્રતેર દાનાર્દી ભિવાર ધ્રુજયેન ફલ્ગુના નયત્ર નારાયણ પાદ પંકજ સ્મૃતિ પ્રમુષ્ટાતિશયેન્દ્રિયોત્સવાત. અહીં ઇન્દ્રિયો માટે એકથી વધીને એક સુખના સાધનો છે જેનો ભોગ કરવાથી અમારી વિવેક શક્તિ ચાલી ગઈ છે. અહીં રહેનારાઓનું આયુષ્ય એક કલ્પનો હોય છે, પરંતુ ફરી જન્મ લેવો પડે છે. તેના કરતા ભારત ખંડમાં ઓછા આયુષ્ય વાળાઓને અમે શ્રેષ્ઠ માનીએ છીએ. કારણ કે વિદ્વાન પુરુષ મનુષ્ય શરીરથી કરેલા કર્મો ભગવાન શ્રી હરિને સમર્પિત કરીને ભગવાનના નિર્ભય પદના અધિકારી બની જાય છે. જ્યાં ભગવાનના અમૃતમય ગુણાનુવાદની સુધા સરિતા વહેતી નથી, જ્યાં રહેનારા મનુષ્ય પરોપકારી તથા ભગવત ભક્ત હોતા નથી, જ્યાં શ્રેષ્ઠ યજ્ઞો થતા નથી તથા ભગવાન શ્રી હરિના મોટા ઉત્સવો કરવામાં આવતા નથી, તે ભલે ને બ્રહ્માજીનો લોક કેમ ન હોય, પરંતુ ત્યાં રહેવું યોગ્ય નથી. સ્કંદ 8 અધ્યાય 11 ને 25મો શ્લોક છે. નયત્ર વૈકુંઠ કથા સુધા પગા ન સાધવો ભાગવત વસ્થા ભાગવતાસ્તદા શ્રયાહા નયત્ર યજ્ઞેશ મખા મહોત્સવાહા સુરેશ લોકો અપી નવેવ સેવ્યતામ. મનુષ્ય યોની શ્રેષ્ઠ જ્ઞાન ક્રિયા અને દ્રવ્ય વગેરે વિવિધ સાધનોથી સંપન્ન છે. ભારત ખંડમાં મનુષ્ય યોની મેળવીને જે લોકો મુક્ત થવાનો પ્રયત્ન કરતા નથી તે જંગલી પક્ષીઓની જેમ બંધનમાં પડવા ઈચ્છે છે. ખરેખર ભારતના લોકો ખૂબ ભાગ્યશાળી છે. જ્યારે તેઓ યજ્ઞમાં પોતાના ઈષ્ટદેવનું ભક્તિપૂર્વક મંત્રો દ્વારા આહ્વાન કરીને તેમનું પૂજન કરતી વખતે જુદા જુદા દ્રવ્યો અર્પણ કરે છે ત્યારે તેમની પૂજાથી પ્રસન્ન થઈ પૂર્ણ પરમેશ્વર સ્વયં તેને ગ્રહણ કરે છે. એ પણ સત્ય છે કે માગવાથી ભગવાન મનુષ્યને તેના ઈચ્છિત પદાર્થો આપે છે, પરંતુ ભગવાન તરફથી ખરેખર પ્રદાન એ માત્ર પદાર્થો નથી, કારણ કે પદાર્થો મળી જવાથી પણ કામનાઓનો ઈચ્છાઓનો નાશ થતો નથી. નિષ્કામ ભાવથી ભગવાનની ભક્તિ કરનાર મનુષ્ય ભગવાનની કૃપાથી તેમના ચરણ કમળને પ્રાપ્ત કરીને કાયમ માટે પૂર્ણ કામ બની જાય છે. દેવતાઓ કહે છે કે જે પૂર્વ જન્મના યજ્ઞ વગેરે સદકર્મોના ફળ સ્વરૂપ આપણને જે સ્વર્ગ સુખ પ્રાપ્ત થયું છે તે કર્મનું થોડું પણ ફળ શેષ હોય તો તેના પ્રભાવથી અમે ભારત ખંડમાં ભગવત ચિંતન કરવા માટે મનુષ્ય જન્મ ઈચ્છીએ છીએ, કારણ કે આ ખંડમાં શ્રી હરિ તેમના ભક્તોનું પરમ કલ્યાણ કરે છે. નારદ, જંબુદ્વીપમાં બીજા 8 પ્રસિદ્ધ ઉપદ્વીપો છે. સગર રાજાના પુત્ર અશ્વમેઘના ઘોડાને શોધતા હતા ત્યારે તેઓએ તે ઉપદ્વીપો કર્યા છે. તેમના નામ સ્વર્ણ, પ્રસ્થ, ચંદ્ર, શુક્ર, આવર્તન, રમણક, મંદર, હરિણ, પાંચજન્ય, સિંહલ અને લંકા. આમ જંબુદ્વીપનું પ્રમાણ વિસ્તારથી મેં કહ્યું. હવે પ્લક્સ વગેરે 6 દ્વીપોનું વર્ણન કરીશ. અધ્યાય 10-11 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.